એમ કે છે કે કોઈ માણસ ઊંધે રસ્તે ચાલતો હોય, અધર્મ તરફ ચાલતો હોય, તો કે આપણે જોઈએ તો આપણે એને ધર્મ ના રસ્તે વાળવા કઈ કરવું જોઈએ, કે પછી આપણે કઈ કરતા જ નથી એટલે આપણે ખાલી જોયા જ કરવાનું અને કઈ ચેન્જ ના કરી શકાય? આપડે અંગત હોય તો વિનંતી કરીને કેવું, શું કહ્યું? જે છે કેનાર કોણ? આપડે નહિ, તે આપડે કેનાર નહિ, કેનાર તો રાધે. રાધા ને કેવું કે વિનંતી કરો એને કહ્યો કઈ ના ગાંઠે તો કઈ નહીં. શું કહ્યું? Then you can just say, you request the person, but that will be also rather relative, that you relative will do it, not you. Not Atma, it's correct. 100%. Because who tells who? Atma, right. One, no? Atma, the person. Even one who is seeing that he is going towards a dharma, that is not the Atma, that is Radhinati. છોકરા છે બધાની જોડે એવું જ નહીં કે છે રાખવાનું. તમે આ શરીર જોડે પાડોશી તો બધા કે શરીર જોડે પાડોશી જેવો તો બધા કે છે. દાદા બોલતે હૈ કે શરીર કે સાથ ભી પડોશી હૈ એસા સંબંધ રખતે હૈ, આત્મા એસા સંબંધ રખતે હૈ, દાદા એસા સંબંધ રખતે હૈ. This is a પડોશી નેબર હૈ, નેબર હૈ. That I think you do that because of રાગ and દ્વેષ attachment. Right. રાગ દ્વેષ વાળું. સુનો રાગ દ્વેષ. નો રાગ દ્વેષ. આખી રાત મારે બધો બહાર હોય છે, ઇન્ડિયામાં હોઉં છું, ઇંગ્લેન્ડમાં હોઉં છું, બધા ઇન્ડિયામાં બધા લોકો કે દાદા આજ રાતે આવ્યા હતા. દાદા નિરંતર યાદ રહેતો હોય, દાદા નહી તો નિરંતર એક ક્ષણ ભૂલાય નહીં એમ નામ દાદા. શું કહ્યું? એક ક્ષણ ભૂલાય નહીં. જાગૃત બે વખત કે છે મને સ્વપ્ન આવ્યું તો કે દાદા બેઠા હતા અને સત્સંગ કરતા હતા, અને એટલે બેઠા હતા અને હું એની જોડે વાત કરતી હતી, અને બંને વખત મને એવું કહ્યું કે તું ઇન્ડિયા જા. હજારો માણસ ને એક ક્ષણ પણ દાદા હાજર ગેરહાજર હોય જ નહીં ઘરમાં, બધા દેખાય આમ ભરતા ભરતા કેરાક ને તો વાતો ચિંતા કરતા દેખાય. ઘોર દારે દોરાદારા લોકો આવીને મને કે તમારે જે ભણેલા એન્જિનિયરો કે મારે તો તમે કાલે આયા તમને ટાઈમ લાગે, તમારે આ કેવું પડે? શું કહ્યું? હું તમને ગાડી સુધી મૂકી ગયો તો તમે અને તમે બોલ્યા તો એમને નોંધ કરી છે, પછી કરેક્ટ હોય. બોલો, હું તો અહીં હોઉં, મારે શું આ પાડવું પડે? ભણેલા ભણેલા કે તો અભણ માણસો વધારે ચાલક હોય, સમજ ને? ગણતરી બાદ હોય અને ભણતર બાદ હોય. કેવા હોય? ગણતરી અને અભણ માણસો, અભણ માણસો વધારે કામ થાય. અભણ માણસો બંધ ગણતરી હોય દરેક માં હોય તેવું નક્કી નહીં, પણ અમુક માણસો અભણ માણસો હોય બહુ ગણતરી હોય. એટલે ભણતર જો ગણતર વગર હોય તો એમ. રાધે પૂછે છે કે ઘણા બધા દેવ દેવીઓ કેટલા બધા છે, એમને ભજીને લોકો બધી પ્રાપ્તિ કરે છે, છતાંય પણ જે મનુષ્ય અવતાર છે એ બધા કરતા ઊંચો ગણ્યો છે ને એ મનુષ્ય અવતાર થી જ મોક્ષ થાય છે, તો એવું કેમ? એમાં શું છે મનુષ્ય અવતાર માં કે જેથી મોક્ષ મનુષ્ય એવો છે? એટલે અહીંથી ચાર ગતિ માં અહીંથી ભટકે છે. અહી મનુષ્ય માંથી જાનવર માં જાય, અગર દેવ માં જાય, ગમે ત્યાં જઈ શકે. અગર જો ચોપડા બંધ કરે, ચોપડા ક્રેડિટ એન્ડ ડેબિટ બંધ કરી દે, ક્રેડિટ એન્ડ ડેબિટ બંધ કરે તો મોક્ષ માં જાય. નો ક્રેડિટ નો ડેબિટ. ક્રેડિટ હોય તો મનુષ્ય માં આગળ દેવ ગતિ માં જવું પડે, ડેબિટ હોય તો જાનવર માં અંદર ગતિ માં જવું પડે. દેટ મીન્સ આસ્ક મી વન થિંગ. See, devs, devta, like Indra and all these things. That means then only in human birth, even for all of us, we are talking about more. We want, we long for it. You see, there must be something above God. Every human being at some point thinks, you know, that he has this freedom, you know, moksha is there. Now, in, that means in God's state, in other state, you don't even think of moksha. You just enjoy it. Murali Babuja, you have to go to the Mahat Malata, right? પાંડુરંગ આઠવલે શાસ્ત્રી પણ મને ચોખ્ખા લાગે. પાંડુરંગ આઠવલે શાસ્ત્રી પણ ચોખ્ખા લાગ્યા છે. પણ તે જ્ઞાન લખતી ના પડે. શું કહ્યું? લખતી ના પડે. પણ આ તો લખતી એમનો રેગ્યુલર સ્વાધ્યાય ચાલે છે. એમને રેગ્યુલર સ્વાધ્યાય ચાલે છે. પોતે કે હું જ આખરો લે. અરે કોણ કરતા છે એવું સમજણ જ ના હોય ને. એ તો કે છે કૃષ્ણ ભગવાન કરતા છે. કૃષ્ણ નું કોણ કરે તારે? અત્યારે કૃષ્ણ જ્યાં છે એનું કોણ કરે? કૃષ્ણ કોણ છે? વાસુદેવ નારાયણ કહેવાય. લોકો શું સમજે? એમને બધું આ મિશન ચલાવવાનું બધો ફાલ બધા. પણ એમાં લોકો ને શું ફાયદા થવાના? ખાલી આઈ ને ચોપડીઓ બધા સફાઈ બધા ફોટો આપ્યો દાદા ભગવાન નો, શ્રીમદેવ સ્વામી નો. એમના બધા ફોટા ભેગા મેં મૂક્યા. અરે હું અહીં અલૌકિક વસ્તુ છે, અલૌકિક પુરુષ એનો ફોટો જુદો મૂકવો પડે. આ ના રખાય અહીંયા ઘરે. તમે તો આ બધા બધા બેઠા હતા ફોટો. અપરાધ થશે પછી સમજણ પડે. અલૌકિક સંડે કાપી અલૌકિક ચિંતા. એ લોકો સત્સંગ કેવો ચાલે? તમે તો સાંભળવા જાઓ ને એક કલાક. તમને એમ લાગે કે આવું સત્સંગ કોઈ દાડો સાંભળ્યો નથી એવું ચાલે લોસ એન્જલસ માં. સાંભળ્યો ના હોય એમાં જે વાતો છે તો ચાલે ને. તો સાંભળ્યો તમે શું જોયું? આવું સત્સંગ સાંભળ્યો નથી. કાલ પરમ સુખી આ લોકો સહેજ પણ ચિંતિત માત્ર જણાવો તો અમારી જોખમદારી છે. પછી કોઈ છે ચોથા કોઈ સારા આવ્યા હતા? ના એટલે મારી નોંધ માં મારે જાણવું છે ને કઈ આગળ. હરે કૃષ્ણ હરે રામ. ના એ તો કોઈ એમના માણસો નથી આવતા. ટેમ્પલ માં જઈએ. પ્રભુપદા ના ઇસ્કોન વાળા ની વાતો કરે. ઇસ્કોન ભર્યા કરો ને પ્રભુ, કોણ બાપો, કોણ કૃષ્ણ, કોણ કઈ લેવા દેવા ને આ શું. હું મારા ઘરમાં તો બાળી વડવાટ મળતી નથી, બહરી જોડે વેટ તો મળતી રહી. તાર માં એ શું, હું તાર તો આવીને. પણ સારું છે, આ જગ્યાએ નહીં લોકો નહીં બે તો રમી રમવા જતા, દારૂ પીવા જતા. અહીં નહીં બેહાડે આ લોકો, અહીં નહીં બેહાડે, રમી રમવા જતા, દારૂ પીવા જતા. માટે આ લોકો બાંધો ગમે તે રસ્તે, એટલે આઠવાડે બાઠવાડે બધા બાંધે છે ને, એ સારું ચાલે. આમાં કશો પ્રયોગ નથી, કોઈ જાતનું હેલ્પિંગ નથી, પણ નુકસાન કરતા બંધ થઈ ગયું. સમાજ સેવાનું કાર્ય થયું, સમાજ સેવાનું કાર્ય થયું, સમાજ સેવાનું કાર્ય થયું એમ કે છે. પછી બીજા કોઈ મળ્યા હતા? સ્વામિનારાયણ વાળા મળ્યા હતા? નહીં, સ્વામિનારાયણ વાળા મળ્યા હતા, પણ ખાલી ફેસ વેલ્યુ પર જોવા ગયા હતા, ખાલી જિજ્ઞાસા પૂરતી. ગાયત્રી મંત્ર ના ઉપાસક શાસ્ત્રીજી વિશે કહે, બધું ઠીક, બધું સારું. મારી એ ગળા માણસો અટકાવી રાખે ને, અટકાવી રાખે ને બધાને. શું આમાં જ્ઞાન બાન કોઈ પાસે ના હોય, એમાં એક અક્ષર નું જ્ઞાન હોય નહીં. બધું કૃષ્ણ ભગવાન ની વાતો કરે, બીજી વાતો કરે. જ્ઞાન લીધા પછી બીજો કોઈ નવો ધ્યેય ના થાય એમ કે છે? એક બે અવતાર થાય, બીજો કોઈ. એવું પૂછે છે દાદા કે જ્ઞાન લીધા પછી બીજા કોઈ નો સ્ટડી કરવો હોય કે અભ્યાસ કરવો કે કોઈને સાંભળવા હોય તો એ ના થઈ શકે એવું? બધું થાય, બધું જે ઈજે કરવું થાય. ચલો આવી વાત નહીં, અહીં તો કોઈ ચિંતા બાદ જ નહીં. નો અહી જુઓ, નો લો, નો લો, અહીં કાયદો કયો? નો લો, લો, નો મેમ્બરશીપ. કયો કાયદો? નો લો, નો લો એ લો છે. શું કરે એટલે તમે આમ બે હો પરમ વિનય, બસ એક જ વાત, પરમ વિનય વધારે આપા. મારે તો 5000 માણસ ભેગું થયું હોય ખબર ના પડે, 5000 ધમમાં બેઠા હોય ખબર ના પડે, અવાજ પણ ના થાય. અને એના મોઢા જે વર્લ્ડ માં જોવા રહ્યો મોઢા ના બોલે, મોઢા પર આનંદ હોય. બીજે બધા મોઢા પર દિવેલ જ તો હિન્દુસ્તાન નીકળે ને આપના જે આઠવાડે જેવા એવા તે બહુ સારું. ચીનમાં એટલું બધું હેલ્પ નથી કરતા, શું કહ્યું? જેટલું આઠવાડે એમની ભાષાને લીધે, એમની ભાષાને લીધે એમ કે એમનું બધા શબ્દો બધા બહુ હેવી હોય છે, પણ એને કામના જ નહીં. આ લોકોને પ્રવચન અમને કામનું જ નહીં. હિન્દુસ્તાન લોકોને, હિન્દુસ્તાન લોકોને તો કઈ કે એવું આપો કે જે તરત જ દવા ચાલુ થઈ જાય, એમનું જીવન ચેન્જ થવું જોઈએ. ધર્મ તેનું નામ કહેવાય કે ધર્મ થઈને પરિણામ પામે. શું કહું? આ તો ક્રોધ કાળો એ કહેનાર ને આપડે જન્મ કરી દેવો જોઈએ. શું કહું? હિન્દુસ્તાન માં અહીંના લોકો એમ કેવું જોઈએ ક્રોધ ના કરવો જોઈએ. શું કહું? પણ હિન્દુસ્તાન માં કે કઈ ક્રોધ ના કરવો જોઈએ એમ જન્મ કરી દેવો જોઈએ. શું કહું? નથી કરતો મને કહું છું. હું લોકો ને શાંતિ છે. શું કહું? સરસ ભાઈ ને ધ્યાન માં કરી દેવો. તું રસ્તો બતાવ, અમે બતાવીએ તમામ પ્રકારના રસ્તા બતાવીએ. તો જ્ઞાન ના લીધું હોય તો એમ રસ્તા બતાવીએ. તો બોલના જઈએ એ સભી તો પણ સારું પણ એક તો જોઈએ ખરા ગમે કંટ્રોલ તો કંટ્રોલ હડેલું હડેલું આવું તો વખત તો કાઢવો પડશે ને નામ પડી ફેરફાર થયો નહીં ઘેર થયા જીવન તો બધા ક્લેશ નહી હોય છે શું હોય છે અને ધર્મ કે શું પાડું છું ધર્મ તો એમના ક્લેશ નું જીવન ના હોય શું દાદા બ્રહ્મકુમારી વાળું શું છે એમ કે કેવું છે બધા બહુ પોત પોતા લઈ લઈને બે હે બધા તો જ્યાં પ્રવચન છે ને ત્યાં કશું જ નથી. હિન્દુસ્તાનમાં પ્રવચન ના હોવું જોઈએ. હિન્દુસ્તાનમાં પ્રશ્નો નું સોલ્યુશન હોવું છે. શું હોવું છે? કૃષ્ણ ભગવાને શું કહેલું ગીતા એટલે શું કે ચલો પ્રશ્ન પૂછે અને કૃષ્ણ ભગવાન જાય આપે છેલ્લું છેલ્લું જ્ઞાન પ્રશ્નોત્તરી રૂપે હોય. શું મહાવીર ભગવાને શું કરેલું ગૌતમે પ્રશ્ન પૂછ્યા મહાવીર શું કહ્યું છેલ્લું જ્ઞાન પ્રશ્નોત્તરી રૂપે હોય અને આ પ્રવચન એ તો બધું માર્કેટ મટીરિયલ છે. પ્રવચન તો આપડે વાંચીએ તે ને તે બોલી વાંચી ના આવ્યો ભાઈ શું કહ્યું. અને પ્રવચન જેનું સાંભળતું હોય ને ત્યારે આપડે કેવું જોઈએ કે તમારા કોઈ અવગુણ ગયેલા છે તો હું વાંચું સાંભળું કહે. તમે ચાય પીઓ છો તમે બીજા કશું તમારા લક્કર કઈ અમુક બધા ચોખ્ખો થયેલા નથી તમે ગુસ્સા કરો છો ઘેર અને શિષ્ય જોડે ચીલી જાવ છો તો પછી મારે તમારી પાસે શું શું કરવાનું? દાદા આપડા ઝાલા સાહેબ છે ઝાલા સાહેબ તે શું કે છે જય સચ્ચિદાનંદ કહે છે. જય સચ્ચિદાનંદ ઝાલા સાહેબ કાલે આવવાના છે. જય સચ્ચિદાનંદ આવવાના છો કે કાલે આવજો જલ્દી આવજો દાદા બહુ સારી છે. દાદા કોઈને કમિશન ના આપે માલ હોય તેના પર માલ હોય બાકી અહી તું તારી દુકાન ચાર હોય આઠ ના કરાર હોય અહીં ના ચાલે એ બધું ચાલે બીજી ગપ્પા અહીં ચાલે. શું કહ્યું? પ્રવચન તો માર્કેટ મટીરિયલ. શું કહ્યું? અરે લોકો આપડા આપડા લોકો શું કે આપડા બાપ નું શું થાય આપડે પાછા આવી શું એટલે પેલો એના પાછા આવ્યું છે બોલે ના બોલે આપડે એટલે માર્કેટ મટીરિયલ. શું કહ્યું? માર્કેટ માં સંસારના મોક્ષ ની વાત કહેવાય છે પણ સંસારના દુઃખ બંધ કરે ને મુશ્કેલીઓ બંધ કરે ક્લેશ બંધ કરી આપે તો એ સંત કહેવાય. આ તો ક્લેશ છે ને તે હવે આ પાંડુરંગ આશોક શાસ્ત્રી ની એમની સ્વાધ્યાય ની જે પ્રવૃત્તિ છે દર રવિવારે ધર્મ જરૂર છે. પેલા કે હા પેલા મોના બેન વાળા સંસુખભાઈ પૂછે છે કે તમારું જ્ઞાન લીધા પછી રવિવારે એમને પાંડુરંગ ના શાસ્ત્રી ના સ્વાધ્યાય માં જાય છે એમાં કઈ બાત કરો? અમારે કઈ બાત ના કરે તમે એની વેર જાઓ ને તમને એમ લાગે કે જવા જેવું છે, ના જવા જેવું, ના જાવ, ના જાવ તો અમને વધારે ચાલ થાય ને. દાળ ભાત વર્તી શાક ખાવા જવું તો અમે ના નાખી દે, શું કહ્યું ને? એની મેરેજ બીજા દાળ નાખે, અમે ના કહીએ ની, ના કહીએ તો આમ મન છે તે તો ઘૂંચાય કે ના તો જવું જ છે, બળવો કરે આમ બધી છૂટ્યા છે જ્યાં છે, કારણ કે તું જઈને પાછો આવીશ, તું તારી મેરેજ ન્યાય કરીશ. 32 બની જ જવેલો માણસ રોટલી દાળ ભાત રોટલી ખાવાનું થાય તો મને ખબર છે આ પેલું હતું જ. દાદા એવું નહીં, ભરેલો માલ ખાલી થવાનો જ છે, તો ભલે જાય અને વાંધો નહીં, ભરેલો માલ છે ખાલી આપણે તમે દા વખત જાવ. કોઈ બાધક જ ના હોય, આ વિજ્ઞાન જ જુદી જાત, આ તો વિજ્ઞાન છે. કોઈ બાધક બીજે હોય, એક થી બીજા ગુરુ ના થાય, આ ગુરુ નો અહીંયા તમે બધા મારા ગુરુ ને હું તમારો આખા જગત ને મેં ગુરુ કર્યા. દાદા તમારા જ્ઞાન માં અર્જુન અને કૃષ્ણ ના જે જ્ઞાન છે ને તમારા અત્યારના જ્ઞાન માં શું ફરક છે? બહુ ફેર આ વિજ્ઞાન 2 કલાક માં મુક્તિ આપે છે, અને પેલું માથા ગુણ કરે તો ના થાય, હજી કૃષ્ણ ભગવાન અહીંયા છે. અલૌકિક વસ્તુ છે એવું સમજી લેવું, આ લૌકિક ચીજ ના, બીજી બધી લૌકિક અલૌકિક છે. દાદા અર્જુન અને કૃષ્ણ 2 ભેદભાવે હતા, તમે અમને અભેદભાવ મળ્યા છો, એ અપૂર્વ છે. અપૂર્વ નહી, આ તો તે નૈરી વિના આલી અને 2 જણા હતા, તે કે છે અમને ચાવી આપી દો, કે છે ચાવી આપી દઈ. એ બીજા મને કે છે અત્યાર સુધી પારસ છે તે લોખંડે, તે લોખંડ હોનું થતું હતું એવું સાંભળ્યું હતું, પણ તમે તમને પારસ બનાવ્યા છે. બીજું બધું તમે વાગેલે કેવું ખોતા આપ રામજી રાવણ દાદા, તો રામાયણ ની અંદર રાવણ ને કેમ મુક્ત થયો હતો? અધિકારી હતો, રાવણ જ્ઞાન મળ્યું. ના, રામાયણ રાવણ ની વાત કરે છે, પૂછે છે રાવણ ને કેમ મુક્ત થયો હતો? ના, હજુ હવે થવાનો, હવે થવાનો. રાવણ ને કૃષ્ણ ભગવાન થયા પછી અભિ રામ કા મોક્ષ નહીં મિલા રાવણ કો રાવણ કો નહીં મિલા રામ ગયા રામ ગયા કૈસે દાદા ઓર ઉસકો રાગ દ્વેષ વાળા ના રામાયણ મેં સીતા ગયા બોલતા મેરા સીતા કહાં હૈ સીતા કહાં હૈ એસા લિખા હૈ તે યુ ટુ આસ્ક હિમ કે ઉસકા તો બહોત દુઃખ થા સીતા સીતા જબ ગયા ઉસકા રાગ દ્વેષ થા ઉસકો રામ કો સીતા સે બહોત રાગ એને સીતા ની સાથે બહુ રાગ હતો તો એ કેમ એમને મોક્ષ થયો હા હા એમ તો રાગ નીકળી ગયો રાગ તો નીકળી રાગ નીકળ ગયે છે બોલ પ્રતિષ્ઠિત છે આયુષ એ આયુષ બહુ મોટું 14,500 વર્ષ નું આયુષ હતું 14,500 મુનિએ સર્વજ્ઞ પાસે સાંભળીને વાત કરી સર્વજ્ઞ કે પાસ તું કે રામ કોઈ he was telling that dharma means sama avatar you know very yeah. very le ram ji mokshe gaya krishna bhagwan gaya na the krishna bhagwan dev ki krishna bhagwan dev ki ane ane badhe ve sabda taine jan sathe de they will all go together yeah but was ram taine tirthankar thain jese tha ram no avatar vasudev che enna kaka nikra tirthankar hata ram krishna na kaka nikra દેવકી હોઉં તીર્થંકર થવાની અને પછી બળદેવ પછી એ જ તીર્થંકર ગોત્ર માં આગળ થશે ત્યાર પછી રાવણ થશે વાસુદેવ રામચંદ્ર ના અવતાર હતા એમ પૂછ્યું છે વાસુદેવ છે તે લક્ષ્મણ હતો લક્ષ્મણ અને રામ છે તે વાસુદેવ નો ભાઈ મોટો હતો મોટો ભાઈ એટલે બલરામ કેવાય બલરામ બલરામ અને તે બે વર્મે જ હોય હંમેશા બલરામ પાસે કહેવાય તે બે વર્મી થઈ ભાઈ બલરામ એ બધા મોક્ષે જાય બધા સરખા પણ ગ્રેડેશન માં સરખા બધા ગ્રેડેશન માં સરખા બધા So Lakshman was actually Vasudev. Vasudev and brother of Vasudev. Balram is Ram. Ram. Mm. Vasudev. Vasudev. Vasudev. Vasudev. Vasudev. Vasudev. Vasudev. Vasudev. Vasudev. Vasudev. Lakshman Vasudev ke hai. And Ravan emna jitlo sarkhi ho. Sarkho ho gana hai. He prati Vasudev ke hai. Because he kills Ravan. Yeah. Jamman badda hai Jamman. Ayya ava ila parwa ina jo. Dhansukh bhai ke che hai. રામચંદ્ર હજુ મોક્ષે નથી ગયા આ તમારી વાત ખરી કરે છે આ બધા હિન્દુસ્તાન નિરાધારી વાતો કરે અમારી જ્ઞાની પૂરી આધારી વાત સમજે ને એ તો આ લોકો ની ઘોષણી કરેલી અને કૃષ્ણ ને આગળ ખોટી રીતે રજૂ નહીં કરો હંમેશા જેમ છે એમ રજૂ કરો પણ એનું બોન જ નથી કોઈ પણ દાદા એવું એટલા માટે માને છે કે કૃષ્ણ નું મૃત્યુ જાણેલું છે પણ રામચંદ્ર નું મૃત્યુ થયેલું જાણેલું નથી કોઈ જગ્યાએ લખેલું નથી એવું બોલે છે લખેલું બધું જ છે આ બધું ઇતિહાસ જ જાણતા સીતા કોણ હતી કહો દાદા સીતા કોણ હતી સીતા જનક ની પુત્રી હતી ધરતી જનક ની પુત્રી રાવણ ની પુત્રી રાવણ ની આ લોકો ને ખબર ના હોય ભગવાન લોકો બોલે એમાં નથી જનક ને હમસતા નથી કશું નીકળી હતી કે જમીન માં આ બધું સમજવા જેવો ઇતિહાસ છે બહુ લાંબો ઇતિહાસ અને રામ મોક્ષે ગયા એની 100% ગેરંટી શું કહ્યું અને તેથી રામ રામ હોળાની હતા સોળકડા હતી રામ ને પછી કેવા મર્યા લોકો, મર્યાદા પુરુષોત્તમ. હવે કોને કહ્યું આ? કૃષ્ણ ભક્ત હોય કહ્યું, કૃષ્ણ ભગવાન ફૂલ પુરુષોત્તમ કર્યા, અને મર્યાદા પુરુષોત્તમ આવું ના કહેવાય. જેમ છે એમ હકીકત વાસ્તવિક વાંધો શું છે કે ફૂલ થઈ ગયા, પણ આમ કેવું જોઈએ એવું અમે પાછા અમે સલાહ આપીએ કે જે પ્રગટ હોય તેને ફૂલ કહો. શું કહ્યું? એટલે કૃષ્ણ ભગવાન પ્રગટ હતા, તે ફૂલ કહેવાથી લોકો લાભ ઉઠાવે, નહીં તો પછી રામ ને ખોળે. શું કહો? આવતા વાત હતી ને, કૃષ્ણ જે લોકો રામાયણ ની કથા કરે છે, સાથે કે મોરારી બાપુ પણ રામાયણ ની કથા કરે છે, પણ રામ ના મૃત્યુ વિશે નથી કેતા. મોક્ષ ગયા તો કે મોરારી બાપુ વાસ્તવિકતા ના હોય. અને રાવણ સીતા રાવણ ની પુત્રી છે, ભાન ભાન કોઈ નું હોય નઈ. શું કહ્યું છે દાદા? એ કેવી રીતે? એ પછી તમને સમજાવીશ. જમી લે હવે. ચાલો જાય બધા. તીનો અલગ અલગ હે, સીધા 50 ફીટ અપાર્ટ અપાર્ટ અલગ અલગ ફીટ ઓ દોરો કે બીચ મે 50 ફીટ હે. અચ્છા, ડિસ્ટન્સ સેપરેટ સેપરેટ ઇન્ડિપેન્ડન્ટ અમારો બિઝનેસ થયો 1944 છે. 1944 બીજી બ્લેન્કેટ તો કઈ અંદર પડી આસ દાદા, ઇન ઇન્ડિયા ધીસ સો મચ ફાઇટિંગ ગોઈંગ ઓન નાઉ. ઇન્દિરા ગાંધી ગોટ શોટ, વોટ ડઝ હી થિંક ઓફ ઓલ ધેટ? આસ્કિંગ, આઈ મીન ધીસ ઇઝ જસ્ટ સ્મોલ ટોક, વોટ અબાઉટ ધ સિખ પ્રોબ્લેમ, વિલ ઇટ બી સોલ્વડ? વોટ યુ આર વેરી વરીડ અબાઉટ? સોર્ટ ઓફ રાધે પૂછે છે કે અત્યારે હિન્દુસ્તાનમાં બધી અશાંતમય વાતાવરણ થઈ ગયું છે, ઇન્દિરા ગાંધી નું મર્ડર થયું, પછી આ શીખ નો પ્રશ્ન છે, તો કે એનું શું થશે? કે છે એનું શું થશે? એમ થયા ત્યારે તો 70 કરોડ નો દેશ છે, 70 કરોડ 16 કોઈ મુશ્કેલી છે ને? એ તો અહિયાં પેપર માં આવે લાગે. You feel, but it's not like that. Whatever comes in newspaper, it's not correct. That's what it is. I asked him, will it be separate, Sikh state? Will they get what they want? He asked him, will the Sikh state be different? Will the Sikh state be different? On the contrary, he says. He has to take a break. He has to take a break. 6 months, after 6 months, they will be quiet. આઠ વાગ્યા વાળા બધા ભેગા થઈ મને કોને કહી દો. પ્રોગ્રામ પ્રોગ્રામ હોય છે સ્વાધ્યાય એટલે પહેલા સાથે કઈ પુસ્તક અહંકાર ચિત્ત ને નામ એ, પછી એની સવારની પ્રાર્થના હોય, પછી એમની વિડીયો કસેટ જોઈએ છે 45 મિનિટ એમના પ્રવચનની. પ્રાર્થના હોય, સવાર પ્રાર્થના હોય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર શું હોય? પ્રાર્થના છે બધી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર વિશેની. અને પછી 45 મિનિટ સુધી એમના વિડીયો ની કેસેટ, પ્રવચન ની કેસેટ જુએ, વિડીયો ટીવી માં, એમના પ્રવચન ટીવી માં જુએ 45 મિનિટ. પછી આરતી કરીને છૂટા પડે, ગીતો પદો ગાય, ભજનો ભાવગીતો. God has not puzzled this world at all. Very true, Dada. Only scientific circumstances are evident. સર્જન હારે સરજુ જગમાં નર નારી ની જોડી છે. કોને સર્જો એ કે આજનું લોજિક શું કે છે? ભગવાન આ બનાવ્યું તો ભગવાન ને કોને બનાવ્યું એ કે એવું લોજિક કે સારા તરફ થઈ જાય. છોકરા થોડેક બધું આંધળું જ થોકી નાખી બધી જગ્યાએ. ગોવિંદ શ્યા મળ્યા શ્યા. I don't want exactly her, but how close that bond is to be to become husband and wife, to become children and this. રાધે પૂછે કે જે નજીક ના સગા છે આપણા, નજીક ની જે ફાઇલો છે, ચીકણી ફાઇલો, વાઇફ છે, છોકરા છે, ફાધર મધર છે, એ લોકો જોડે નું જે બંધન છે એ કયા પ્રકાર નું બંધન છે? થોડી દેર રાગ હોતા હૈ, થોડી દેર દ્વેષ હોતા હૈ, રાગ દ્વેષ કા. કોઈ અચ્છા કામ કરે બહુત અચ્છા આદમી, મેરા ફાધર બહુ અચ્છા હૈ, ઓર કોઈ ખરાબ કામ હો જાવે ખરાબ દ્વેષ, રાગ દ્વેષ હોતા હૈ. કોઈ સંબંધ હી નહીં દુનિયા મેં, સચ્ચા સંબંધ હી નહીં, ઓનલી રિલેટિવ. આજ્ઞા રહે છે તો જવાબદારી બધી અમારી, એક ચિંતા થાય પછી અડચણ આવે તો ઉપાધિ માં સમાધિ રહી છે. ગમે તે ઉપાધિ હોય, ક્વાર્ટર ને બીજું હોય, સમાધિ. મારે કેટલા આજ્ઞા ના ભાઈ લગુડી જાય, હવે પછી પાંચ નહીં, પછી ઉડી જાય. કઈ કઈ ફાયદો થશે અને કઈક લીધું છે, 1000 હપ્તા કપાઈ જશે બાળક. બાપ ધોઈ નાખ્યો હોય ને, બાપ ધોવાય તા જ્ઞાન અપાય, કૃપા ઉતરે. એ અમારા કપિલ ભાઈ જ્ઞાન આપેલું રે ને, ટકે ને જોડે તો આજ્ઞા પાડવી જોઈએ, જોડે ટાઈમ બગાડવો પડે. દાદા વાઘેલા ને ઓળખે છે? જાગૃતિ રહેવી જે માણસ હું જાગૃતિ જ નથી. આ બધા મનુષ્ય શાસ્ત્રકારો શું લખે છે કે ઉઘાડી વખતે ઊંઘે છે બધા. તમે શું ઊંઘો છો? કોઈ દાડે મેં દાખતા દે ના, એ આચાર્યો ને બધા આ બધા છે તે એ દોડો કહો ત્યારે પેલા એ તો ઊંઘે છે ને આપડા આનંદ બધા ઊંઘે છે. રજનીશ શું કહે છે? શાસ્ત્રકારે ખોટું કહ્યું નથી. આ લોક નું તું લઈને આવેલો છું કે આ લોક નું શું કરે કે પરલોક નું કઈ ને પરલોક નું ભાન જ નથી ને આ લોક નું હું કરું છું એવું ભાન છે. માણસ ને કંઠી હતી નહીં લાકડા નઈ પ્લાસ્ટિક ની લાકડા નું માળું ભરે આત્મા થાય. હિન્દુસ્તાન ના લોકો લાકડા ના માળા ફેરે કેટલી બધી મુશ્કેલી કહેવાય. ચેતન માળા ફેરવી પડે કે મન ની માળા ફરે મન ની માળા ફરે મન ની માળા. તમારે લાકડા ની ફેરવી પડે છે કે લાકડા ની માળા ફેરવી પડે છે? હા લાકડા ને લાકડા ની માં લોકો હેર્યા મોખ બની. રજનીશ ને એમના કેમ્પસ માં ભી તમને મળે નહી ખાલી કીડા થઈ ને પાછું ખાઈ જશે એ લોકો આ છોડે નઈ ને બધા. એ તો વાત જ થયા ને બીજું બીજા વાત કરું કઈ આને રજનીશ ની તો વાત જ કરું. બીજા કોઈ અત્યારે બીજા જેટલા મળ્યા છે રજનીશ ને તો એને પોતાની જવાબદારી પર કરે છે ને એનું વિચાર પોતાને જ ખબર નથી શું કરી રહ્યો છે. એને ભાષા પર કંટ્રોલ કાબુ જબરદસ્ત છે એ કઈ પૂરવાનું નહીં ચાલ્યું ગાડું તો પેલો પોતે કહેતો હું આચાર્ય છું ને મારી રૂબરૂ જ કહી લઉં છું. અને કેટલાક ને એમ કહ્યું હતું કે મને તમે હાથવજો એ હાથેલા માણસો ને દગો દીધો પાછો તો એ હાથેલા માણસ પાછા હતા રહ્યા દુર્લભજી ખેતાણી ને બધા ફક્ત એની ભાષા પર કંટ્રોલ બહુ સારો છે અને ભાષા બહુ સુંદર છે. ઓરેટર વક્તૃત્વ તરીકે બહુ વક્તા તરીકે બહુ ઊંચો હાઈ કહેવાય. વક્તા તરીકે ઘણો ઊંચો હાઈ કહેવાય. શું કહ્યું એનો ફાયદો શું આપણને શું ફાયદો આપડે ઘેર બહેરી જોડે મતભેદ ના પડે તો કોમ ઘેર હતા તેવા ત્યાં ડફો ના ડફો રોજિંદુ જીવન સરખી રીતે જવું છે. બીજું અને પાછો લખે છું સંભોગ થી સમાધિ મેર ગાડિયા કોઈ આખા વર્લ્ડ માં કોઈ ગાડું પાછો નથી આવો. વર્લ્ડ એક્સેપ્ટ કરવા ના કે નહીં વર્લ્ડ એક્સેપ્ટ કરે જ નહીં આવી ગયો વેસ્ટર્ન વર્લ્ડ કરે હો બધી જાતા લોકો હોય આ દુનિયા છે. શું નામ આઠવા લખે પુસ્તક પુસ્તક રાખે છે શું લખે પુસ્તક માં અત્યારે કઈ લાવે માણસ ક્યાંથી લાવે પોતાનું પોતાનું હોય હું તો જે આવે ને તેને મોકલું ભાઈ ત્યાં જ જવા અહીં તને પોહાય તો ના પડે જાય સારા સ્ત્રી ઉપર ખરાબ દ્રશ્યો ના હોય ત્યારે સારા કહેવાય. શું કહ્યું આટલી નબળી ના હોય આ તો અસ્થિર થઈ રહેલા હોય ને જેને કોઈ કોઈ કોઈ કોઈ ભરવાડે દેખા ના થયા હોય તેને આંકવાનું છે કઈ અને ભરવાડા ટકતો ના હોય તેનું જે ભગવાન ગોતો ના હોય એનું છે આ. પછી એને પામે એમ તો હું તને રાગે પડે છે, ઠંડી ઠંડક રહે છે, તકે રહે છે, શાંતિ રહે છે તને, જરૂર નથી. આત્મજ્ઞાન તારે શું કરું છું? ભરત ચક્રવર્તી ને મળેલું વિજ્ઞાન આ તો ચક્રવર્તી રાજા જે હવે તેને મળ્યા બધા આખા મળવા મળી જેવી છે ને લોસ એન્જલસ સારા દિવસ કામ કાઢી દીધું ને ચંદ્રગુપ્ત એનું કલ્યાણ છે. શબ્દ એક વાક્ય સાંભળ્યું તો કલ્યાણ છે. હા તો વાણી વેચાય નહીં.